सुर ए का रे आ, सूरा नंबर 101। بسم الله الرحمن الرحيم الله نا نام تھی કે જે એટલો દયા કરવા વાળો છે કે જે તેને માને છે તેના પર તો રહેમ કરે છે, પણ જે તેને નથી માનતું તેને પણ તેની રહેમતે ઘેરી લીધેલ છે, તેના ઉપર પણ દયા કરે છે। કારે આ યાની કે દિલને હચમચાવી નાખનારો બનાવ, દિલને કંપાવી નાખનારો બનાવ। તે કારે આ શું છે? ને તું શું સમજ્યો કે કાર્ય શું છે? તે દિવસ છે કે જે દિવસે માણસો એવા થઈ જશે જેવા કે વિખરાઈ ગયેલા પતંગિયા, ફેલાઈ ગયેલા હવામાં ઉડતા પતંગિયા। ને પહાડ એવા થઈ જશે કે જેવા પીંજાયેલા ઊન, એકદમ છૂટું પડેલું ઊન, કોતન। પછી જેના સારા આ માલનો તોલ ભારે ઉતરશે, તેઓ તો આનંદી જિંદગીમાં હશે, ખુશ મિજાજ જિંદગીમાં હશે। અને જેના આ માલનો તોલ, જેના સારા આ માલનો તોલ હલકો ઉતરશે, તેનું ઠેકાણું હાવિયા હશે, યાની કે હાવિયા નામની જહન્નમ। ને તું શું સમજ્યો કે હાવિયા શું છે? તે જહન્નમની ધગધગતી આગ છે, ખૂબ જ તપાવેલી અંગારા મારતી આગ છે।